મને ગાઢ હોય ને તું સમજું તો ન્યાય થયો કોઈ કયા શકે કરી શકે જ નહીં. રસ્તા હોય અને રસ્તા પર રોડ બધા રસ્તા હોય પણ અમુક ફોન ચાલે ત્યારે અમે મારું વિચારવું કઈ જાય ને એટલે એને હાથમાં નથી કોઈ કરી શકે નહીં. કરી શકે તો આપણે શું નામ તમારું કરો વિઠ્ઠલભાઈ આપણો ગુનો માટે ભૂલે આપી સરકાર મશીનરી છે શું છે એમાં આ થયો પછી એકલા ઉપર જાગતા છે કે કોનો આ થયા છે મશીનરી કહેવાય. જો અગ્નિ ભાઈ તો બાજે હવે તો એ મશીનરી ના કહેવાય મશીનરી તો આ થાય કોઈ બધા સાહેબ શું જેની વાત કોને બાપની દિવાળી શાંતિ વાંચન કરી તો હું આપી છું વિટામિન હોય દાદા એને આપવાના હોય એનું શું વ્યવહારમાં રહેવાનું છે ચિંતા થી મુક્ત કરશે તમને ખબર પડે ને ચલો મૂકીને પછી કેરી વાળા ઘડી જોવા નહીં થોડી વાર તારી કરી ઘણી વખતે સ્થળ જઈએ તારે જઈએ રાજકારણ ઘણે વખતે સ્થાને જઈને હિન્દુસ્તાનમાં ઘણું કર્યો પરંતુ આત્માને શાંતિ જેવું હતું નહીં. તીર્થધામોમાં પણ ફર્યો પણ શાંતિ મળી નહીં. કુટુંબની જવાબદારીનો પ્રશ્ન અશાંતિ એટલી છે. અશાંતિ ઉભી કરે છે તો શું કરવું પણ અશાંતિ એકલો હતો ને સાધુ તેમને તને કોણ અશાંતિ કરે છે ઉત્તરાયણ પેટ ભરાય છે આ કુટુંબની જવાબદારી છે અશાંતિ કરે છે પેલા કેવા કુટુંબ છે તમે કેમ લાવી પેલા કે કુટુંબ છે કેમ બોલતા નહીં પ્રશ્ન પૂછો એનું એક્ઝેક્ટ કુટુંબની જવાબદારી લીધા સાથે એવું હોય સાધુ ના થાય બચારા. એટલે મારો પછીનો પ્રશ્ન હતો કે મનની શાંતિ માટે કુટુંબની જવાબદારી ને ત્યાગવું એટલે શાંતિ મળે કે કેમ એના અનુસંધાનમાં. એટલે આગળ એમનો જે સવાલ છે થોડા શાંતિ ના મળે જવાબદારી સંભાળવાથી શાંતિ મળે જવાબદારી સમજવાથી અને જવાબદારી ફરજ વધ્યા કરવાથી શાંતિ મળતી જવાબદારી છોડીને નાચી જઈએ ફરતી હોય નહીં ખબર પડે ને કારણ જેટલી તમે જવાબદારી છે એ એમાં એટલી અશાંતિ કઈ નહીં થતી અશાંતિ તો હોય અશાંતિ ને થાય તેને થાય એ જવાબદારી ફેર કેવી રીતે કરવો તે નહીં સમજાવવાથી અશાંતિ થાય છે. આ કરવું આવે છે મારી મારે મારી જવાબદારી છે મારે નહીં હોય આ 50,000 માણસ મારી પાસે ફરે છે એની જવાબદારી નહીં હોય તું બધા શું કહું સવાલ દુઃખ મને આપો અને શું સવાલ કેટલી જવાબદારી આવી છે બધું ખેડી શકાય એટલે એનું જે ચક્કર છે એ ચક્કરમાં ભગાયેલો માણસ બહાર નીકળી ના શકે તો એ આધ્યાત્મિક વસ્તુ તરફ જઈ ના શકે ને. એટલે આ જે ચક્કર છે આ જે ચક્કર છે ચક્કર માંથી બહાર ના નીકળે તો માણસ આધ્યાત્મિક તરફ જઈ ના શકે ને. આ ચક્કર માંથી બહાર તો નીકળી શકાય નહીં. આ ચક્કર કોઈ નીકળેલો નહીં પણ આ ચક્કર માં જે અશાંતિ ઉભી થાય છે ને તે અશાંતિ અને જવાબદારી આધ્યાત્મિક તરફ વાળે છે. ક્યાં વાળે છે નહીં તો શાંતિ રે તો કોઈ વળે આ વિષય વળે આવી થોડી છે ખબર છે ને. આ વળે હું આચરથી થઈ ગયો વળે પણ જે ભાવના છે પૂરી થતી નથી, પૂરી થતી નથી એટલે ઉદ્વેગ રહે છે. હા, તેને ઉદ્વેગ રહે છે એટલે હું કોઈ વસ્તુ બાકી નથી રહી એમ. હા, બધું પૂરી કરી. હા, બેસી વર્ષ રોજ શું કરે, આ મારે બાબા નો બાબુ, આ મને મને રમાજ મારી કરે, સાચી ઘાયલ કરે. પછી એક દારો ભારે ગુણો કરો મળે બરે, આ સંસ્થા તો ખારો દર જેવો છે. એટલે હું કહ્યું, મેં કહું આજે મારી કઈ લાગે પડે અલાગે. એટલે મારી મેં કેવા ખારો દઉં, અરે ખારો જ છે બરો. શું કારણ થી આ ખારો થઈ ગયો, મીઠો તો તે છોકરો ગાળો હોય મને આખી મળે. કારણ કે પેલો ખારો નતો, આ તો બોટ ને લઈને મીઠો લાગતો. બાલકૃષ્ણ અને આ તમે શું કરે તમે ભાઈ કે પૂરા અનુભવ થાય. હું તો આ કહી દે તમારો ભૂલી ગયો. બાલકૃષ્ણ, બાલકૃષ્ણ એટલે તમે વળી કરે કર્યું ખરું, પણ સાધુ અને સંસારી વચ્ચેનો ભેદ તમારે સમજવાની ઈચ્છા છે. આત્માની શાંતિ માટે શું હોય શકે? આત્મામાં રહેલા પરમાત્મા વચ્ચે પામવા અંગે અને કુટુંબ છોડવું અનિવાર્ય છે કે નહીં? જો અનિવાર્ય હોય તો તેની જવાબદારી શાંતિ આપતી નથી. એવું પૂછ્યું ને, કુટુંબ છોડે અને નાચી ગયેલા લોકો સાધુ થયેલા ને, કોઈને દુઃખ આપી અને આપણે સાધુ થઈએ, એમાં આપણું કામ કલ્યાણ થાય કરું ના. એટલે કુટુંબ ની જવાબદારી જે હોય એ અને આધ્યાત્મિક વાત ને બેને બંધ નથી બેસતો એમ. શું કે છે? કુટુંબ ની જવાબદારી અને આધ્યાત્મિક વાત એ બેને બંધ નથી બેસતો. તમારું કરતા ગયા, હું તમને જવાબદારી સાથે કામ કરતી રહે એવું કરી આપ્યું. બાળક જરૂર નથી. ના, એટલે એમ નથી કેતો સાધુ થવું છે, પણ બે માંથી સારો રસ્તો કયો એમ. કયા કયા? એમ કે મારે સાધુ થવું છે એવું નથી, પણ આ બે માંથી સારો રસ્તો કયો? સારો રસ્તો હું તમને બતાવીશ કે સંસારમાં રહી સંસારની જવાબદારી અદા કરો અને તમને અશાંતિ થાય, તમારું પોતાનું કલ્યાણ થાય, એ લોકોનું કલ્યાણ થાય, એવા રસ્તા ઊંચા મૂકી જાય. વૈજ્ઞાનિક માર્ગ કેવો? વૈજ્ઞાનિક. આ સાધુ સન્યાસ છો એટલે કેવું અહીંથી નાખી દીધા માટે કે સાહેબ આપતો એ છોડી દેશે પેલી ભાઈ રોજ શરાપ આપશે બહુ બહુ લક્ષમાં પડજો છું અને જાનવર અમારે કંટાળ જ નથી અમે છોકરા મા બાપ નથી એટલે તમને અમારા રસ્તા બતાવું તે રસ્તો કરી જાવ શું કરો તમારી જવાબદારી એમને મને માફી દો તમે કોઈ જાતિ અશાંતિ થાય જન્મ પૈસા બી ખૂટે છે પેલા તમારો બધો તમારો જે પ્રશ્ન તું કહેવાય ને બઉ સરળ છે તમને કેવું લાગે છે તમે જઈને જઈને સાધુ થઈ જાવ તો બધા ઘરમાં તમે ખરાબ ના લાગે બધાને હવે સાધુ ના થાય હવે પહેલી ભાઈ જ એમ કે નકામા મને રખાય મારી કેમ ના જવાનું રખાય મળી સ્વામી સાથે પછી રખાય મળી અને આ કઈ તું એટલે એ આપણે આ છોકરા બધાની જવાબદારી આપણે જે આકરો છે એની જરૂર છે કેમ ભૂલી ગયા ઠીક આ મકાન આકરો આપે છે ત્યારે શાંતિ આપે છે તો આપણે મનુષ્ય છે આપણે કેવો આકરો એટલે બધા રસ્તો તમે કહીએ ને ઇઝીલી ઇઝીલી સંસારમાં રહેવાય અને મહાન ત્યાગી જીવન જીવાય કેવું ત્યાગી હા તમને એવું ગમશે જ નહીં કેવું આ વૈજ્ઞાનિક વાત છે વૈજ્ઞાનિક વિજ્ઞાન માં રિફિલ ભરે નહીં તો અમને શું કરવું આ તો હા પૈસા નભું જાય બાળક નહીં એ રીતે કરવા આટલું કરવા છતાં રાજ્યની એક્સપર્ટી એવા તો ખાતરી થઈ ગઈ ને આપણે કોઈ જાતનું દુઃખ તો નહીં કે અમારે કોઈ જાતનું દુઃખ નથી એમ એવું નથી એવું નથી પણ કઈ મતભેદ ઓછા થયા ઘેર મતભેદ ઓછા થઈ ગયા અપમાન કરે છે ત્યાં જબડાવ્યો છો ચેતાવ્યો હતો તમારું દુઃખ છે છતાં તમારો કર્મ કાળ કરજો જેથી પૂજા જેથી બધી કરવાની અને આ આ તમારે અનુકૂળ આવશે તમે એક હું તો જ્ઞાની પુરુષ કેવો દાદા ભગવાન તો સૌ તો ગુણાશે ના દેતા હાથે કોઈ જગ્યાએ પ્રગટ થાય નહીં થાય ક્યાં આગળ થાય જાતે થઈ બેઠો હોય ભગવાન તો પ્રગટ ના થાય કે જાતે ભગવાન થઈ બેઠો હોય ત્યાં તો પ્રગટ થાય જ પ્રગટ ક્યાં થાય કે યોગ્યતા હોય અધિકારી હોય ત્યારે એ પ્રગટ થાય પણ તે બુદ્ધિ વગરના જ્ઞાની હોય તો ક્યાં થાય કે અમારા બુદ્ધિ ત્યાં જ નહીં ચાલો બુદ્ધિ થાય એ લોકો તમે હવે પડે ને એટલે તમે પ્રગટ થતા એ પ્રગટ કર્યા છે એટલા સારું આપણે કઈ લઈ જાઓ લાભ ઉઠાવો જેટલો લાભ ઉઠાવે મેં લાભ ઉઠાવ્યો ને તમે બધા ઉઠાવો હા તો ખરો આ બધા પ્રશ્નો સોલ્યુશન થઈ જશે બધા પ્રશ્નો હું આશીર્વાદ આપતો નથી દાદા ભગવાન આશીર્વાદ આપે છે હું તો પૂજારી છું આશીર્વાદ નથી આપતા ને તમે તો પૂજારી છો કોના કહેવાથી નથી ભૂલું કૃષ્ણ ભૂલી જઈએ ખરા અમારી પાસે તો અમે તરત આપી દઈએ આપે કહ્યું આપ જે કહો છો એ સમજાય છે એ વાત સાચી છે, પણ તારે ખેંચ છૂટતી નથી આવી દાદા, આટા એટલા લાગે છે ને દાદા માર ખાવો પડે, ખેંચ સારી રહી છોડવાની છે, આ પોતાની ખેંચ છે દેખાય છે, પણ વસ્તુ ઉભી થાય એટલે ખેંચ ઉભી જ રહે છે ભાઈ, તો તેમાં ત્યાં ઉપયોગ શું રાખ્યો કે ના રે દાદા, એ ખેંચ વગર ઉપયોગ ના રહે, મારા દેહ ની બાર છે, તમે ક્યારે જવાની શું આજે પૂછે, એના મનમાં પૂછાય ખાલી બધું બહુ સારું થાય છે, મારે કઈ કઈ હશે જરૂરિયાત, ના એવું નથી જરૂરિયાત નથી, અને હશે તો બીજી દવા નાખી દઈશ, પણ આ નાખી હવે બચ્ચું ભાઈ થઈ બસ તો આચો માર માર કરે જીવતો દિન વાંચો માર શું થાય ઠીક છે ઠીક છે ચલો મારે મળે નામ નીકળી તબિયત ના મેં લાલચ છે ચાલે છે, તેથી આ ફેક છે તારી છે કે પેલા બની છે મનની હોય કે અહંકારની હોય, ખેંચ છે મનની હોય કે અહંકારની હોય, નીચે એટલે મને વિચાર આવ્યો કે હવે આના કરતા આ અસર કરવો સારો થશે, કોઈ હંગરતી ના હોય તો માટે એ કરવું કે નહીં દેખાય છે, એટલે આપણે એના વિચાર આવેલો અને ખેંચ તારા ખેંચ બહુ જુદી વસ્તુ છે, અરે ખેંચ ખેંચ મેં બધી ખેંચ તોડી નું દાદા થયો શું થયું, અને તમે શીખવાડું છું ખેંચ તોડો, જો હું છું માથે તો તૂટશે નહીં થઈ જશે, ખેંચ તૂટે એ નથી તો હું છું તો તૂટશે, તો ગમે એવા પાડના પાર તૂટી જશે હું છું તો, નહીં તો નહીં તૂટે, માટે સ્ટોરી હજુ રાખી ગયેલી છે આપણા મહાત્મા જે માગે છે આશીર્વાદ આપું છું, અને એને ફરી પૂછાય છે એનું શું કારણ છે કે નહીં અંદર ચૌદ નો નાશ પ્રગટ થઈ ગયો, ભગવાન પ્રગટ છે તો શું બાકી રહે, શાંતિ વધારે છે એવું અને તું આ હિત મત છે સમજું તો કઈ ભૂલી જાય, પછી મને ઉપયોગ નથી રહેતો, જ્ઞાનમાં જાગૃતિમાં એમાં રહેવાતું નથી, આ સેવા છે એટલો સમય રહેવાય તો એ છોડી દો તો કરવું શું પછી દાદા? હા બધી ત્યાગો બધું કેટલું બધું કામ કરવું, બીજું બધું કામ કરશે. હા દરરોજ ના ના દરરોજ પેપર વાળા ને આપતા આવડે છે, દરેક પેપર વાળા એ બધું કામ જ એ કરે છે. એ આપી દો દાદા. હે એ કામ કોઈને કરવું હોય તો આપી દો, પેપર નું કોને આપી દો? કોઈને બી કરવું, એ કોઈને બી એ કરવું હોય તો આપી દો. કોણ નવરું હોય? કોઈને અભ્યાસ નથી, તારે અભ્યાસ છે. ફાવે તારે નથી કરવું? એમાં ટાઈમ બહુ બગડે, એમાં ટાઈમ બહુ બગડે, જવા આવવામાં. તો પછી બંધ જાય કે નહીં? એમાં અહીં કઈ જતા અભ્યાસ નથી. આ પેપર આપવાનું બંધ જાય? શું કર્યો છે એનું બંધ છે? હું મદદ કરું દાદા, હું એને મદદ કરવા લાગુ, પણ એને જસ એને જ છે, કશું નથી. આમ મારું કાઢેલું બોલે લખવાનું છે. કોખડી જોડે મોકલી કઈ ચાલે? હેલ્પ છે તો થાય. બીજી જગ્યાએ તારે ઓછું કરી આવે તો થાય ને, અને તે વ્યવસ્થિત માં હોય તો થાય ને, એમને ગપુ ઓછી થાય. ચાલો તારે શું માં થયું? તારે હું આપી દેવા ને પાસે આવે. અને તાર કામ તો એનું નામ છે, બીજું શું કરું? બીજું કયું કામ થાય? કશું કામ નથી બીજા. હજાર માં નવડા હતી એમનું કામ કરશે. દાંતણ તો એ કરે છે, કદી બીજો કોઈ કરાય છે. નવડા હતી ઘરે તાણી પણ હોય છે, એટલે આખું આખું કામ એનું નહીં ને. વન થાય ને, વન થાય ના આવે બીજું. હું તે બધા માગે છે, ચાલતું નથી. આ બધા એની પાસે ઉભા રહ્યા છે. ડીબો દી રહ્યા છીએ, રોજ 25 રૂપિયા ડીબો દી રહ્યા છીએ. એનું કામ થાય તો કરે, ના થાય તો આપડે કેવું ઓછું કરે, જબરજસ્ત કરે છે. ફાવે છે, ટાઈમ બહુ જાય છે. ફાવે તો છે, પછી દાદા પાસે જવું પડે છે, ટાઈમ જાય છે. તો દાદા પાસે બેવું તો છે. મારી પાસે જોતો નથી. પહેલા બેસતો હતો, પણ હવે ત્યાં ત્યાં ઉતાર્યા ને કઈ ત્યાં પછી મારી પાસે બેસતો નથી સાહેબ. મારે એવું જ ઈચ્છા હતી કે તો બેસવાની જળ જેવો થઈ જાય, ચેકી થઈ ગયો. અને બીજી બેસ નથી હતું તો તે પાંચ આજ્ઞા મને એક કોઈ આજ્ઞા પડાતી નથી. એમ શું કામ ધરતા એટલે ગયો કે મેં એને કહ્યું મેં પા બીજી બીજા રસ્તે ચડાવ્યો. મારાથી જેટલો આમ સરકાર મળે, પણ મારું મોડું જોયું એ ના કરે તો લાગે પડે. પછી આપડે ત્યારે છપાવાનું કામ કરીએ, બીજું કામ કરીએ. દાદા રાતે એવું કરવું છે કે બસ આ કામ મને રૂપિયા મને બેસી રહેવા દો. હું તો બહાર જઈશ નહીં લાગે, આરામ કરવો. દાદા રાજી એ કામ કરું છું, બસ ફાવે કઈ મજી લાવે. દાદા રાજી કેવું જ કરો, મોટા ઓફિસર ને ટકા ના થવા. મારું કામ કરી દે બધું હા અક્કલ લાવે આપડે ત્યાં મારો વખત જતો હોય ત્યાં તારે વખત કરવાનું શું થાય શું કરવાનું મન બનાવું છે તો શું કરવા. તારું મધી મુજબ ચાલુ છે બરો ફરી કરવો છે બરો કરી હા એક રાગે પડ્યું છે એને નવડાવવાનું. બીજા ના આપે તેનો મતો નથી. આપણે પોતે સ્વેચ્છાએ બીજાને આપવું જોઈએ એવો ભાવ રાખવો છે. એને બદલે આ લોકો આપણે આપણા નિમિત્તે આપણને આનંદ થાય એના નિમિત્તે નો આનંદ થાય. તને ચિંતા એને ભાગે આવી રહ્યો તયા કે આવી રહ્યો કશું કરતો રામ સાહેબ મારી રૂમ માં તું હોય છું તો તું કશું કરતો નહીં સુઈ રહ્યો છું ત્યાં હોઈ રહ્યો ને બહાર શીખે છે શું કહેવાય તારે કેમ લાગે તમે તો કદાચ હા તો દાદા છૂટ હોય છે નિર્ભય ઉઠી ગયો હોય ત્યાર પછી ટાઈમ બધો ગયો હોય હું ખોબ કશું લેવા ગયા ચડે કરે જે મારી પાસે આવી એના મેં ચૂકતો છે કોઈ ગુજરાત કરે જલ્દી મટી જાય જલ્દી મળી જાય. કેટલો દૂધ માં ખાધો તો? બે વાગ્યા. વિચાર કરી કઈ બાજુ વિચાર કરવા મેન્ટલ ને એકુલ ખૂબ મેન્ટલ નહી એવો સ્થિતિ નહી. તમને લાગે થોડું ઘણું ચોપડી ઉપર જ નઈ કરી ને તમે ઉપાધિ નહી થાય ત્યાં પાંચસો ને તમે ઘર માં બધા થાય ને એમને અંદર પાડ્યો કે ભાયા હતા તમને જ પસ્તાવાનું ભ્રાંતિ હોય પણ એમ જતી હોય તો ભ્રાંતિ કહેવાય ને એ તો ભ્રાંતિ જતી ભ્રાંતિ એ વધો છો આવતી ભ્રાંતિ એનો વધો આપણી વાણીમાંથી નીકળે છે અને છતાંય થાય છે એ સમજાતું નથી. આ બધા ભૌતિક રોગો દેહ ના જે ઉદ્ગલિત હોય જ ને અંદર ભરેલા એ બધા ઉત્પન્ન તો થાય છે. એ ઉત્પન્ન થયા પછી છે તે આપ કહો છો કે અહીંયાથી જ્ઞાન લીધા પછી એને થતા નથી અને તેમ છતાંય થાય છે. થાય છે કે શું હશે છાતી મને આપ એમ કહ્યું કે આ જ્ઞાન પછી કોઈને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ એટેક કશું થાય નહીં તો એ કે છે થાય છે તો એ સમજાતું નથી એમ. નવું થાય નહીં જૂનું નીકળી જાય. જૂનું નીકળી જાય નીકળી જવા માટે આવે છે ને નવું નવું થાય નહીં જૂનું નીકળી જાય. જૂનું થઈ ગયેલું હોય મિજાબ હોય એ પતાઈ જાય પણ નવું ઉભું ના થાય. આપણે શું કહીએ છીએ નવું ઉભું ના થાય થયેલું છે તે નિકાલ થાય છે. નિકાલ થઈ તો તમે શું ખોટ કહી કશી ખોટ કહી નઈ કે દાદા ની મને કોઈ વાત કરે તો મને તે લાગે બરાબર બરાબર સમજે પાડી દે ને પછી હવે રહ્યું કશું વિધિ તમે એ ભ્રાંતિ કરી પણ જતી વિધિ અને આવજે એમ કહીએ છીએ આપડે. હવે જવા દર તું જતી હોય તો જજે અને હું મારે ગામ જઉં છું. શું કહ્યું બે રસ્તા પાડી ગયા પછી તો ભાગણ ગયા હતા તે બે દાડા રહ્યા હતા એક દિવસ કયા શબ્દો છે એટલે અમને શું સમજણ પડે કે આ શું કેવા મારે એટલે જતી જ નહીં બધા જોઈએ વચ્ચે કે મેં તો કહ્યું તમારે આત્મા કબૂલ કરે એ ધર્મ તમારે મારું કહેલું માનશો નહીં તમે મારું કહેલું માનશો ને તમારે આત્મા કબૂલ કરો તો જ એક્સેપ્ટ કરો. એટલે આ બધાની તૈયારી બહુ થઈ ગઈ છે. અમદાવાદમાં ઘણો ફેરફારી ગયો હશે. બહાર ની તૈયારી બહુ જગ્યાએ 15-20-25 મિનિટ થાય છે બધા વિધિ ને. એ રિધિમ બધું બહુ આવી ગયું આખું, બધા બ્રહ્માંડ માં પહોંચી જાય. આ તેરે કરાય નઈ મેં તો મારે પણ અક્રમ માર્ગ જે કે છે દાદા એ જોઈએ છે અને હું પણ આપની નજીક વધારે આવું એમ. મન નોબલ ક્યારે થાય? બધા સહયોગ વિયોગ છે બધા. સાંજે હોલમાં વડાકોરી, રાત્રે 8:00 આત્માની ઉન્નતિ માટે ભક્તિ માર્ગ સારો એ સત્સંગ માર્ગ. આત્માની ઉન્નતિ માટે ભક્તિ માર્ગ સારો કે સત્સંગ માર્ગ સારો? આપણે વાતો કરવાથી સત્સંગ નહીં, વાત સમજણ પડે અને સમજણ પડે એટલી ભક્તિ થાય. કેટલી થાય? હા, એટલે પેલું સત્સંગ હોય તો સમજણ પડે તો ભક્તિ શરૂ થાય. આ બધી લોકો કહે છે ભક્તિ કહીએ છે એ ભક્તિ એ તો બધા તરંગ છે, બધા ઘણા ખરા છે. પોતાના માણસ પગલું કલ્પના કરી તો સારું છે, કશું ના કરે એના કરતા સારું છે. ભક્તિ પણ જાણ્યા પછી ની ભક્તિ, જ્ઞાન પછી ની ભક્તિ, જેટલી અંદર હોય એટલી ભક્તિ થાય. તારે જ્ઞાન થઈ શકે. આપણે ભક્તિ એટલે શું એવું તમે ઇન્જિનિયર તરીકે સમજી જાઓ. ભક્તિ એટલે શું એ સમજાવો કે આપણે અહીંથી સેવા લેવા ચેટલી પર જવું હોય તો રસ્તો પ્લાનિંગ જાણતા હોય તો આપણે કોઈ પૂછવું ના પડે નહીં, કેમ લાગે છે? પ્લાનિંગ જાણે જાણતા હોઈએ તો પછી ગાડી ડ્રાઈવિંગ કરવી એમ નક્કી, જાણ્યા પછી ડ્રાઈવિંગ કરવી એમ નક્કી તો ભાઈ ને, પણ જાણ્યું જ ના હોય તો પરિણામ છે જ્ઞાન. તમે ભગવાન ને ઓળખો તો ભક્તિ સારી થાય, ભગવાન ના ઓળખો તો એ ભક્તિ થાય. પણ ભક્ત ઓળખ્યા પછી કરી ભક્તિ શરૂ થાય. આત્માની ઉન્નતિ માટે ભક્તિ માર્ગ થયો છેલ્લો, એ આત્માનું જ્ઞાન થયા પછી પરમાત્માની ભક્તિ છેલ્લો માર્ગ. પણ આત્માનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન જાણ્યા પછી ભક્તિ થાય ને? કે જાણ્યા બાદ થાય પછી સૌથી બેસ્ટ માર્ગ એ પ્રશ્ન ખુલાસો થયો. બીજો પ્રશ્ન છે તમારો અંતસ્કર શુદ્ધ કરવાનું સાધન અને યોગોમાં કઈ રોકતા અંતસ્કર શુદ્ધ કરવાનું સાધન અંતસ્કર શુદ્ધ કરવાનું છે. બધું આ બધું અંતસ્કર ની અશુદ્ધતા થઈ છે તેથી આ સંસાર ઉભો થયો છે. અંતસ્કર ના શુદ્ધતા થી મોક્ષ માર્ગ મળી જાય એટલે મૂળ કરવાનું છે અંતસ્કર સ્તુતિ. અંતસ્કર માં કોની ચિત્તની ચિત્ત અશુદ્ધ થઈ ગયું છે એ ચિત્તની શુદ્ધિ કરવાની છે. બસ સમજ માં આવે પૂછો પૂછો પૂછવા માટે નહીં મારા શબ્દો પર પૂછાય તમારે. અને યોગોમાં કયો યોગ સારો કયા કયા પ્રકારના યોગ છે હું આપને સમજાવું. એક તો દેહ યોગ. દેહ યોગમાં શું શું કરે કે પદ્માસન વાળે જાત જાતના આસનો કરે સમજે ને એ બધા દેહ યોગ કહેવાય. આસનો વાળે એક જગ્યાએ સ્થિર ઉભો રહે એક જગ્યાએ એક પગે ઉભો રહે એક જગ્યાએ બે પગે ઉભો રહે એ બધા દેહ યોગ કહેવાય. પછી મનો જપો યોગ. આ વાણી વાણીને જપ કહીએ ને એ વાણીનો યોગ કહેવાય. જપ યોગ એ દેહનો વાણીનો યોગ. જપ યોગ એ વાણીનો યોગ. ત્રીજો છે મનોયોગ. અહીં પાછળ ચક્ર હોય છે અહીં ચક્ર હોય છે અહીં ચક્ર હોય છે બધા ચક્ર હોય છે ચક્રની ઉપર એકાગ્રતા કરવી એ મનોયોગ કહેવાય. આ સમજાય. હવે આ સાયર યોગોથી સાયર યોગો ભૌતિક કહેવાય. આ એનાથી સંસાર ફળ મળે એટલે આપણે સારું સારું સંસારી શીખો મળે એ બધું મળે સમજો ને. એટલે સિદ્ધિઓ ઉત્પન્ન થાય. અને ચોથો યોગ કયો કર્યો આત્મયોગ કર્યો. આ આત્મયોગ થી બધું ઊંચા ઊંચો યોગ એ અને કરવા જેવો યોગ એ આત્મયોગ. સમજાય. બે પ્રશ્નો ખુલાસો થઈ જાય છે. આગળ ચાલવા બીજા બધું કનેક્ટ થતું હોય છે. કનેક્ટ થાય છે બધું કેમ જાય દાદા ભગવાન નો માર્ગ અક્રમ માર્ગ છે આવું કેમ. જો બે માર્ગ ક્રમ માર્ગ અક્રમ માર્ગ ક્રમ માર્ગ અને અક્રમ માર્ગ. આ કાયમ માટે જે ધોરી માર્ગ છે એ ક્રમ માર્ગ છે અને અક્રમ માર્ગ ડાયવર્જન માર્ગ છે. ડાયવર્જન હોય છે રોડ માં આ બધું નહીં અંતર. જે અક્રમ માર્ગ એ ડાયવર્જન માર્ગ છે. ડાયવર્જન માર્ગ ની રોજ કાયમ જરૂર હતી. કોઈ મુશ્કેલી ઉભી થાય રોડ પર કેમ થાય બધા તમને લાગે મિકેનિકલ થાય છે. ઇલેક્ટ્રિકલ એટલે આ ડ્રાઈવર બિલ્ડિંગ રોડ પર